वाल्मीकि रामायण किष्किंधा कांड 12वां सर्ग। श्री राम द्वारा 7 साल वृक्षों ने विंधवा श्री राम की आज्ञा थी सुग्रीवे किष्किंधा में आवीने वालीने ललकारो अने युद्ध में एना द्वारा पराजित थईने मतंग वन में भागी जवू। त्यां श्री रामे एमने आश्वासन आपू अने गळा में ओळख माटे गजपुष्पनी लता नाखीने એમને ફરી યુદ્ધ માટે મોકલવા। સુગ્રીવના સુંદર રીતે કહેવાયેલા આ વચનને સાંભળીને મહા તેજસ્વી શ્રીરામે એમને વિશ્વાસ અપાવવા માટે ધનુષ્ય હાથમાં લીધું। બીજાને માન આપનાર શ્રી રઘુનાથજીએ એ ભયંકર ધનુષ્ય અને એક બાણ લઈને ધનુષ્યના ટંકારથી સંપૂર્ણ દિશાઓને ગજવતા એ બાણને સાલ વૃક્ષ તરફ છોડી દીધું। એ બળવાન વીર શિરોમણી દ્વારા છોડવામાં આવેલું એ સુવર્ણભૂષિત બાણ એ 7-7 સાલ વૃક્ષોને એકસાથે વીંધીને પર્વત તથા પૃથ્વીના 7 તળોને ભેદીને પાતાળમાં ચાલ્યું ગયું। આ રીતે એક જ મુહૂર્તમાં એ બધાને છેદીને એ મહાન વેગશાળી બાણ ફરી ત્યાંથી પાછું આવીને એમના માથામાં પ્રવેશી ગયું। શ્રીરામના બાણના વેગથી એ 7-7 વૃક્ષોને વિંધાયેલા જોઈને વાનર શિરોમણી સુગ્રીવને ભારે આશ્ચર્ય થયું, સાથે સાથે એમને બહુ પ્રસન્નતા થઈ। સુગ્રીવે હાથ જોડીને એમની સામે ધરતી પર માથું ટેકવી દીધું અને શ્રી રઘુનાથજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા। પ્રણામ માટે નમતી વેળાએ એમના કંઠના હાર વગેરે આભૂષણો લટકતા દેખાતા હતા। શ્રીરામના મહાન કર્મથી અત્યંત પ્રસન્ન થઈને એમણે સામે ઊભેલા સંપૂર્ણ અસ્ત્રવેતાઓમાં શ્રેષ્ઠ ધર્મજ્ઞ શૂરવીર શ્રી રામચંદ્રજીને આમ કહ્યું, પુરુષ પ્રવર ભગવાન, તમે તો તમારા બાણોથી યુદ્ધમાં ઇન્દ્ર સહિત સઘળા દેવતાઓનો પણ વધ કરવા સમર્થ છો, પછી વાલીને મારો તમારા માટે કઈ મોટી વાત છે? કાકુત્સ, જેમણે 7 મોટા મોટા સાલ વૃક્ષો પર્વત અને પૃથ્વીને પણ એક જ બાણે છેદી નાખ્યા, તેવા તમારી સામે યુદ્ધના મોખરે કોણ ઊભું રહી શકે છે? મહેન્દ્ર અને વરુણ જેવા પરાક્રમી આપને સુહૃદ રૂપે પ્રાપ્ત કરીને આજે મારો બધો શોક નિવૃત્ત થઈ ગયો છે। આજે મને ઘણી પ્રસન્નતા થઈ છે। કુકુત્સ કુલભૂષણ, હું હાથ જોડું છું તમે આજે જ મારું પ્રિય કરવા માટે એ વાલીનો જે ભાઈના રૂપમાં મારો શત્રુ છે વધ કરી નાખો। સુગ્રીવ શ્રી રામચંદ્રજીને માટે લક્ષ્મણ જેવા પ્રિય બની ગયા હતા। એમની વાત સાંભળીને મહાપ્રાજ્ઞ શ્રીરામ પોતાના પ્રિય સુહૃદને ભેટી પડ્યા અને આવો ઉત્તર આપ્યો, સુગ્રીવ, આપણે તરત જ અહીંથી કિષ્કિંધા જઈએ છીએ। તમે આગળ જઈને વ્યર્થ નામ માત્રના ભાઈ એવા વાલીને યુદ્ધ માટે પડકારો। ત્યાર પછી એ બધા વાલીની રાજધાની કિષ્કિંધાપુરીમાં ગયા અને ત્યાં ઘોર વનની અંદર વૃક્ષોની આડમાં પોતાને સંતાડીને ઊભા રહી ગયા। સુગ્રીવે લંગોટથી પોતાની કમર કસીને બાંધી દીધી અને વાલીને પડકારવા માટે ભયંકર ગર્જના કરી। વેગપૂર્વક કરેલો એ સિંહનાદ જાણે આકાશને ફાડી નાખનારો હતો। ભાઈનો સિંહનાદ સાંભળીને વાલી ઘણો ક્રોધિત થયો। એ ક્રોધે ભરાઈને અસ્તાચલે જઈ રહેલા સૂર્યની જેમ ઘણો વેગપૂર્વક ઘરમાંથી નીકળ્યો। પછી તો વાલી અને સુગ્રીવમાં ભીષણ યુદ્ધ થવા લાગ્યું। જાણે આકાશમાં બુધ અને મંગળ બંને ગ્રહો વચ્ચે ઘોર યુદ્ધ થઈ રહ્યું હોય। એ બંને ભાઈ ક્રોધપૂર્વક એકબીજા પર વજ્ર અને અશ્નિની જેમ તમાચા અને મુક્કાઓનો પ્રહાર કરવા લાગ્યા. તે જ સમયે શ્રીરામચંદ્રજીએ ધનુષ્ય હાથમાં લીધું અને બંને તરફ જોયું. એ બંને અશ્વિની કુમારોની જેમ પરસ્પર એક સરખા દેખાયા. શ્રીરામચંદ્રજીને એ ખબર ન પડી કે આ બંનેમાં સુગ્રીવ કોણ છે અને વાલી કોણ છે. તેથી એમણે પોતાનું પ્રાણ હરનારું બાણ છોડવાનો વિચાર માંડી વાળ્યો. દરમિયાન વાલીએ સુગ્રીવને પછાડ્યો. સુગ્રીવે પોતાના રક્ષક શ્રી રઘુનાથજીને ન જોતા તેઓ ઋષ્યમુખ પર્વત તરફ ભાગી ગયા. તેઓ બહુ થાકી ગયા હતા. એમનું આખું શરીર લોહીલુહાણ અને વાલીના પ્રહારોથી જર્જરિત થઈ ગયું હતું. તેમ છતાં વાલીએ એમનો પીછો કર્યો, પરંતુ સુગ્રીવ મતંગ મુનિના મહાન વનમાં ઘૂસી ગયા. સુગ્રીવને વનમાં ઘૂસી ગયેલા જોઈને મહાબલી વાલી શાપના ભયથી ત્યાં ન ગયો અને જાતું બચી ગયો એમ કહીને ત્યાંથી પાછો આવ્યો. આ બાજુ રઘુનાથજી પણ પોતાના ભાઈ લક્ષ્મણ અને હનુમાનજીની સાથે એ જ સમયે વનમાં આવી ગયા જ્યાં વાનર સુગ્રીવ હતા. લક્ષ્મણ સહિત શ્રીરામને આવેલા જોઈને સુગ્રીવને ભારે સંકોચ થયો અને તેઓ ધરતી તરફ નીચું જોઈને દીનવાણીમાં એમને કહેવા લાગ્યા, રઘુનંદન, તમે તમારું પરાક્રમ દેખાડ્યું અને મને એમ કહીને મોકલી દીધો કે જાઓ વાલીને યુદ્ધ માટે લલકારો. આ રીતે બધું થઈ જતા તમે શત્રુ પાસે મને માર ખવડાવ્યો અને પોતે સંતાઈ ગયા. કહો, એ સમયે તમે આવું કેમ કર્યું? તમારે એ જ સમયે સાચે સાચું કહી દેવું જોઈતું હતું કે હું વાલીને નહીં મારું, તો હું અહીંથી એની પાસે જાત જ નહીં. મહાત્મા સુગ્રીવ જ્યારે દીનવાણી દ્વારા આ રીતે કરુણાજનક વાત કહેવા લાગ્યા ત્યારે શ્રીરામે ફરીથી એમને કહ્યું, તાત સુગ્રીવ, મારી વાત સાંભળો. ક્રોધને મનમાંથી કાઢી નાખો. મેં બાણ ન છોડ્યું એનું કારણ જણાવું છું. સુગ્રીવ, વેશભૂષા, કદ અને રીતભાતમાં તમે અને વાલી એકબીજા સાથે મળતા આવો છો. સ્વર, દેખાવ, દ્રષ્ટિ, પરાક્રમ અને બોલચાલમાં પણ તમારા બંનેમાં મને કોઈ અંતર દેખાતું નથી. વાનર શ્રેષ્ઠ, તમારા બંનેના દેખાવમાં આટલું સામ્ય જોઈને હું ગૂંચવાઈ ગયો, તમને ઓળખી ન શક્યો, તેથી મેં મારું મહાન વેગશાળી અને શત્રુનો સંહાર કરનારું બાણ ન છોડ્યું. મારું એ ભયંકર બાણ શત્રુનો પ્રાણ લેનારું હતું, તેથી તમારા બંનેની સમાનતાથી સંદેહમાં પડીને મેં એ બાણ ન છોડ્યું. વિચાર કર્યો, ક્યાંક એવું ન થઈ જાય કે આપણા બંનેનો મૂળ હેતુ જ નાશ પામે. વીર ભાનરરાજ, જો અજાણતા કે ઉતાવળમાં મારા બાણથી તમે હણાઈ જાત તો હું બાળક બુદ્ધિનો ચંચળ અને મૂર્ખ જ સિદ્ધ થાત. જેને અભયદાન આપી દેવામાં આવ્યું હોય એનો વધ કરવો એ બહુ મોટું પાપ છે. આ એક અદ્ભુત પાતક છે. અત્યારે હું, લક્ષ્મણ અને સુંદરી સીતા બધા તમારે અધીન છીએ. આ વનમાં તમે જ અમારા આશ્રય છો. તેથી વાનરરાજ, શંકા ન કરો, ફરી જઈને યુદ્ધ કરો. તમે આજ મુહૂર્તમાં વાલીને મારા એક બાણનું લક્ષ્ય બનીને ધરતી પર આળવતો જોશો. વાનરેશ્વર, તમને ઓળખી શકાય એ માટે તમે કોઈ ચિહ્ન ધારણ કરી લો, જેથી દ્વંદ્વ યુદ્ધમાં પ્રવૃત્ત થતા હું તમને ઓળખી શકું. સુગ્રીવને આમ કહીને શ્રીરામચંદ્રજીએ લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ, આ ઉત્તમ લક્ષણયુત ગજપુષ્પી લતા ફૂલોથી ખીલી રહી છે, એને ઉખાડીને તમે મહાનુભવ સુગ્રીવના ગળામાં પહેરાવી દો. આવી આજ્ઞા મળતા લક્ષ્મણે પર્વતના છેડે ઉગેલી અને ફૂલોથી ભરચક એક ગજપુષ્પી લતા ઉખાડીને સુગ્રીવના ગળામાં નાખી દીધી. ગળામાં પડેલી લતાથી શ્રીમાન સુગ્રીવ બગલાઓની હારમાળાથી અલંકૃત સંધ્યાકાળના મેઘની જેમ શોભવા લાગ્યા. શ્રીરામના વચનથી આશ્વાસન મેળવીને પોતાના સુંદર શરીરથી શોભતા સુગ્રીવ શ્રી રઘુનાથજીની સાથે ફરી કિષ્કિંધાપુરીમાં જઈ પહોંચ્યા. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્શરામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 12મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.